श्री पद्म पुराण उत्तरखंड अध्याय 56 साबरमती नदी ना अवांतर तीर्थ नु वर्णन। श्री पार्वती जी पूछू, हे भगवान, नंदी कुंड थी आगळ वहती साबरमती नदी ए क्या क्या देश ने पवित्र करिया छे ए कहवानी कृपा करो। श्री महादेव जी बोलिया, हे देवी, परम पावन नंदीकुंड नामना तीर्थनी आगळ मुनिओ द्वारा प्रकाशित कपाल मोचन नामनु तीर्थ आवे छे। आ तीर्थ अत्यंत पावन अने सर्वाधिक तेजस्वी छे। हे पार्वती, अहीं मैं ब्रह्मपालनो परित्याग कर्यो छे, तेथी माराथी ज कपाल मोचन तीर्थनी उत्पत्ति थई छे। आ संपूर्ण भूतोने पवित्र करनारो विश्वविख्यात तीर्थ छे, तेने कपाल कुंड तीर्थ पण कहे छे। आ तीर्थोनो राजा छे आ शुभ ने निर्मल तीर्थमां देवता नाग गंधर्व किन्नर वगैरे तथा महात्मा पुरुष निवास करे छे। आ त्रणे लोकमां विख्यात ज्ञानदाता ने मोक्षप्रद तीर्थ छे। अहीं स्नान करीने पवित्र थईने मारू पूजन करवू जोईए। एक रात उपवास करीने ब्राह्मण भोजन करावू। અહીં વસ્ત્રદાન કરનારને અગ્નિહોત્રનું ફળ મળે છે। જે કોઈ આ તીર્થમાં દર્શન વ્રત કરીને રહે છે તે શરીર છૂટ્યા બાદ અવશ્ય શિવલોકમાં જાય છે। ભગીરથના કુળમાં સુદાસ નામના એક મહાબલી રાજા થયા હતા। તેના પુત્રનું નામ મિત્રસહ હતું। રાજા મિત્રસહ સુદાસ નામે પણ વિખ્યાત હતા। સુદાસ મહર્ષિ વસિષ્ઠના શ્રાપથી રાક્ષસ થઈ ગયા હતા। તેમણે આ સાબરમતીમાં સ્નાન કર્યું, તેથી તેઓ શ્રાપજન્ય પાપથી મુક્ત થઈ ગયા। અહીં નંદી તીર્થમાં ગંગા, યમુના, ગોદાવરી અને સરસ્વતી વગેરે પુણ્યદાયની નદીઓ નિવાસ કરે છે। પૃથ્વીના સમસ્ત પ્રાણી સાબરમતીના જળનો સ્પર્શ કરવા માત્રથી શુદ્ધ થઈ જાય છે। જે મનુષ્ય ત્યાં ભક્તિપૂર્વક શ્રાદ્ધ કરે છે તેના પિતર તૃપ્ત થઈને પરમપદને પ્રાપ્ત થાય છે। ત્યાર પછી મહર્ષિ કશ્યપના ઉપદેશથી સાબરમતી નદી બ્રહ્મર્ષિઓ દ્વારા સેવિત વિકિરણ વનમાં આવી તેના પ્રબળ વેગથી વહેતું જળ પર્વતોથી ટકરાઈને સાત ભાગોમાં વિભક્ત થઈ ગયું। તે બધી ધારાઓથી યુક્ત સાબરમતી નદી દક્ષિણ સમુદ્રને મળી છે। પહેલી ધારા પરમ પવિત્ર સાબરમતી નામે વિખ્યાત થઈ। બીજીનું નામ શ્વેતા છે, ત્રીજી બકુલા અથવા વલકલા અને ચોથી ધારા હિરણ્યમયી કહેવાય છે। પાંચમી ધારાનું નામ હસ્તિમતી છે, જે સર્વ પાપોનો નાશ કરનારી છે। છઠ્ઠી ધારા વેત્રવતી નામે વિખ્યાત છે, જેને પૂર્વકાળમાં વૃતાસુરે ઉત્પન્ન કરી હતી। તે શ્રેષ્ઠ દેવી વૃત્રકૂપથી નીકળી હતી, તેથી આનું નામ વેત્રવતી થયું। આ મોટા મોટા પાપોનો નાશ કરનારી છે। સાતમી ધારાનું નામ ભદ્રમુખી તથા સુભદ્રા છે। આ સંપૂર્ણ જગતને પવિત્ર કરનારી છે। આ સાતે ધારાઓથી જુદા જુદા દેશોને પવિત્ર કરતી રહીને એક જ સાબરમતી નદી સપ્ત સ્ત્રોત્રા રૂપે પ્રતિષ્ઠિત થઈ છે, જે વિકર્ણ તીર્થોમાં પિતૃના ઉદ્દેશ્યથી શ્રાદ્ધ અને દાન કરે છે તેના ગયામાં પિંડદાન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે। જે ધર્મભ્રષ્ટ હોવાના કારણે સદગતિથી વંચિત છે, જેમની પિંડ અને જળદાનની ક્રિયા લુપ્ત થઈ ગઈ છે, તે પણ વિકિર્ણ તીર્થમાં પિંડદાન અને જલદાન કરવાથી મુક્ત થઈ જાય છે। તેથી વેદ ત્રયની વિધિ અનુસાર અહીં શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધનું અનુષ્ઠાન કરવું જોઈએ। આ તીર્થમાં કશ્યપજીએ બ્રાહ્મણોને સંબોધિત કરીને કહ્યું હતું, હે દ્વિજવરો, જો તમને ઋષિલોક પ્રાપ્ત કરવાની ઈચ્છા છે તો આ વિકર્ણ તીર્થમાં જ્યાં સાત નદીઓનો ઉદ્ગમ થયો છે ત્યાં વિશેષ રૂપે સ્નાન કરો। જો અહીં સ્નાન કરવામાં આવે તો સર્વ દુઃખોનો નાશ થઈ જાય છે। આ વિકર્ણ તીર્થ બધા તીર્થોમાં શ્રેષ્ઠ તથા ક્ષેત્રોમાં પરમ ઉત્તમ છે। આ શુભ ગતિ પ્રદાન કરનાર તથા રોગ દોષનું નિવારણ કરનારું છે। વિકર્ણ તીર્થ પછી શ્વેતોદભવ નામનું ઉત્તમ તીર્થ છે, જ્યાં સર્વ પાપોનો નાશ કરનારી ત્રિલોક વિખ્યાત શ્વેતા નદી પ્રવાહિત થાય છે। તે નદી મારા અંગોમાં આ લાગેલી ભસ્મના સંયોગથી પ્રગટ થઈ હતી, તેથી દેવતાઓ દ્વારા સન્માનિત થઈ તેમાં સ્નાન કરીને પવિત્ર અને જીતેન્દ્રિય ભાવથી ત્યાં ત્રણ રાત્રિ નિવાસ કરનાર પુરુષ મહાકાલેશ્વરના દર્શન કરવાથી રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે, જે શ્વેતાના તટ પર દર્ભ અને તલ સાથે પિતરોને પિંડદાન કરે છે તેના પિતૃઓ પૂર્ણ તૃપ્ત થઈ જાય છે। શ્વેત ગંગા પરમ પુણ્યમય તથા દુઃખ અને દરિદ્રતાને દૂર કરનારી છે। હે પાર્વતી, હું તેના પવિત્ર સંગમમાં નિત્ય નિવાસ કરું છું, તેમાં જે લોકો સ્નાનદાન કરે છે તેમને તેનું અક્ષય ફળ પ્રાપ્ત થાય છે। જે નરશ્રેષ્ઠ ત્યાં ધૂપ ફૂલ માળા સહિત આરતી વગેરે કરે છે તે પુણ્યાત્મા છે। જે બિલીપત્ર લઈને શ્વેતાના કિનારે શિવજી પર ચડાવે છે તે મનોવાંછિત ફળ પ્રાપ્ત કરે છે। અહીંથી તીર્થયાત્રીઓએ ગણતીર્થમાં જવું, જે તીર્થ ચંદના નદીના તટ પર છે। શિવના ગણોએ તેનું નામ ત્રિવિષ્ટપ રાખ્યું છે। પૂર્ણિમાના દિવસે એકાગ્ર ચિત્તે ત્રિવિષ્ટપ તીર્થમાં સ્નાન કરીને મનુષ્ય બ્રહ્મહત્યા જેવા પાપથી પણ મુક્ત થઈ જાય છે। જે તાતુર્માસમાં ત્યાં નિવાસ કરે છે તે મહાન સૌભાગ્યશાળી અને પવિત્ર થઈને રુદ્રલોકમાં પ્રતિષ્ઠિત થાય છે। કૃષ્ણ પક્ષની અષ્ટમીએ ગણતીર્થમાં સ્નાન કરીને જે ઉપવાસ કરે છે તથા બકુલા સંગમમાં ડૂબકી મારે છે તે સ્વર્ગલોકમાં જાય છે। તે તીર્થમાં સ્નાન કરીને બકુલેશ્વરના દર્શન કરવાથી મનુષ્ય ગણેશજીના પ્રસાદથી ગણપતિ પદને પ્રાપ્ત થાય છે। અહીં પરમ પરાક્રમી ચંદ્રવશી રાજા વિશ્વદત્તે ગણપતિ પદને પ્રાપ્ત કર્યું હતું। હે મહેશ્વરી, વશિષ્ઠ, વામદેવ, કહોડ, કૌશિતક, ભારદ્વાજ, અંગિરા, વિશ્વામિત્ર તથા વામન આ પુણ્યાત્મા મુનિ શ્રી ગણેશજીની કૃપાથી સદા તીર્થનું સેવન કરે છે। આના સેવનથી પુત્રહીન ને પુત્ર, ધનહીન ને ધન, વિદ્યાહીન ને વિદ્યા તથા અને મોક્ષાર્થી ને મોક્ષ પ્રાપ્ત થાય છે। જે સ્નાન અથવા પૂજન કરે છે તે તમામ પાપોથી મુક્ત થઈને વિષ્ણુના પરમ પદને પ્રાપ્ત થાય છે। અધ્યાય 56 સમાપ્ત। બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય।